શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 12મો અધ્યાય 10 મણિદ્વીપનું વર્ણન વ્યાસજી કહે છે. રાજન, બ્રહ્મલોકના ઉપરના ભાગમાં જે પ્રખ્યાત સર્વલોક છે તે જ મણિદ્વીપ છે, જ્યાં ભગવતી જગદંબા બિરાજે છે. આ લોક સર્વલોકમાં શ્રેષ્ઠ હોવાને કારણે સર્વલોકના નામથી ઓળખાય છે. આના જેવું ત્રિલોકમાં બીજું કોઈ સુંદર ધામ નથી. જગતનું આ છત્ર સમાન ધામ છે. ત્યાં સાંસારિક તાપો પોતાનો પ્રભાવ પાડી શકતા નથી. રાજન, બધા જ બ્રહ્માંડો તેની જ છત્રછાયામાં છે. તે મણિદ્વીપની ચારે બાજુ અનેક યોજન વિસ્તારનો અને તેટલો જ ઊંડો અમૃતનો સમુદ્ર છે. પવનના વેગથી ઉછળતા અનેક તરંગો તેની શોભામાં વૃદ્ધિ કરે છે. રત્નમય રેતી માછલા અને શંખથી તે વ્યાપ્ત છે. તરંગો થળાવાથી ઉત્પન્ન થતા મોજા ચારે તરફ શીતળ જળ ફેલાવે છે. અનેક પ્રકારની ધજાઓવાળી અને આમ તેમ આવ જા કરતી નૌકાઓ તે સુધાસાગરની શોભા વધારે છે. તે સુધા સમુદ્રની ચારે બાજુ કિનારાઓ પર રત્ન સમાન કાંતિવાળા વૃક્ષો શોભી રહ્યા છે. આ સમુદ્ર પછી લોઢાનો 7 યોજનનો ગગનચુંબી કિલ્લો છે. તેનો વિસ્તાર 7 યોજન છે. આ મહાન કિલ્લામાં અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરનારા યુદ્ધ કળામાં વિશારદ અનેક રક્ષકો ત્યાં વસે છે. રાજન, આ કિલ્લાની અંદર દેવી પર ભક્તિવાળા અનેક ગણો રહે છે. ભગવતી જગદંબાના દર્શન કરવા માટે જે દેવતાઓ આવે છે તેમના ગણોના રહેવા માટે અહીં સ્થાન બનાવેલા છે. તેમના વાહનો અને વિમાનો અહીં રાખવામાં આવે છે. સેંકડો વિમાનોના ઘોંઘાટથી આ સમગ્ર વિસ્તાર ગાજતો રહે છે. અહીં પગલે પગલે મીઠા જળથી ભરેલા અનેક સરોવરો છે. રાજન, રત્ન જેવા વૃક્ષોથી શોભતા અનેક પ્રકારના સુંદર બગીચા અહીંની શોભા વધારી રહ્યા છે. લોઢાના તે કિલ્લા પછી કાંસા ધાતુથી બનાવેલો બીજો મોટો કિલ્લો છે. તેનું શિખર આકાશને અડકે છે. લોઢાના કિલ્લા કરતા આ કાંસાનો કિલ્લો 100 ગણો તેજમાં અધિક માનવામાં આવે છે. દરવાજા અને બારણાઓથી શોભતા તે ગઢમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. તે તમામ વૃક્ષો નવી કુંપણો અને ઉત્તમ સુગંધથી મહેકી રહ્યા છે. રાજન, તેમાં અનેક જાતના વૃક્ષોથી ભરપૂર બગીચાઓ અને ઉપવનો તથા સેંકડો વાવો છે. કોયલોનો કલરવ, ભમરાઓનો ગુંજરાવ સંભળાય છે. શીતળ છાયાવાળા વૃક્ષો પરના ફળોમાંથી સદા રસ ટપકે છે. વળી તે ફળો બધી ઋતુઓમાં થતા હોય તમામ વૃક્ષો અનેક પક્ષીઓથી વ્યાપ્ત રહે છે. ફળોના અનેક પ્રકારના રસો વહેવડાવતી નદીઓને કારણે તે વૃક્ષોની શોભા નયન રમ્ય દેખાય છે. કબૂતર, પોપટ તથા હંસ વગેરે પક્ષીઓની પાંખોના પવનથી તે વૃક્ષો હંમેશા હાલતા રહે છે. કાંસાના કિલ્લા પછી તાંબાનો કિલ્લો છે. આ કિલ્લાની ઊંચાઈ 100 યોજન છે. બંને કિલ્લાઓની મધ્યમાં કલ્પ વૃક્ષનો સુંદર બગીચો છે. રાજન, તે વૃક્ષોના પુષ્પ સોના જેવા ચમકે છે. પાંદડા પણ સોના જેવા જ છે. તેના બીજ અને ફળ રત્ન જેવા છે. તેની સુગંધ ચારે દિશાઓમાં 10-10 યોજન સુધી પ્રસરે છે. રાજન, વસંત ઋતુ દ્વારા તે વન હંમેશા રક્ષાયેલું રહે છે. ત્યાં પુષ્પના છત્રથી સુશોભિત થઈને વસંત પુષ્પના સિંહાસન પર બિરાજે છે. મધુશ્રી અને માધવશ્રી નામની પ્રસિદ્ધ તેની બે પત્નીઓ છે. કામદેવ જેવા મુખવાળી તે દેવીઓ હાથમાં પુષ્પગુચ્છ લઈને ક્રીડા કરતી રહે છે. તે અત્યંત દિવ્ય વાટિકા બગીચો ચારે બાજુથી પુષ્પ રસ વરસાવે છે. પુષ્પોની ગંધને સાથે લઈ પ્રસરતા વાયુએ ત્યાંના 10 યોજન વિસ્તારને સુવાસિત કરી દીધો છે. ગીતો ગાવામાં તત્પર દિવ્ય ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ત્યાં બિરાજે છે. દિવ્ય શોભાવાળો તે દિવ્ય બગીચો મદોન્મંત કોયલોના શબ્દોથી ગુંજી રહ્યો છે. ત્યાર પછી તાંબાનો અને તે પછી સીસાનો કિલ્લો છે, તેની ઊંચાઈ 7 યોજન છે. એ બંને કિલ્લાઓની મધ્યમાં સંતાન નામના વૃક્ષોનો બગીચો છે, તેના પુષ્પોની સુગંધ 10 યોજન વિસ્તારમાં શ્વાસ ફેલાવે છે. હંમેશા વિકસેલા રહેતા પુષ્પો સોના જેવી કાંતિ ધરાવે છે. અમૃત જેવા મધુર રસોથી ભરેલા મીઠા ફળ ત્યાં વિપુલ માત્રામાં છે. રાજેન્દ્ર, એ બગીચાનો સ્વામી ગ્રીષ્મ ઋતુ છે, તેની 2 પત્ની છે, શુક્રશ્રી અને સુચિશ્રી. સંતાપોથી સંતપ્ત પ્રાણીઓ ત્યાંના વૃક્ષોની છાયામાં નિવાસ કરે છે. અનેક સિદ્ધો અને દેવતાઓથી તે બગીચાનો ખૂણે ખૂણો ભરચક રહે છે. રાજન, આ સીસાના કિલ્લાની આગળ એક સુંદર પિત્તળનો કિલ્લો છે, તે 7 યોજન ઊંચો છે. 2 કિલ્લાની વચ્ચે મલયાગીરી વૃક્ષનો બગીચો છે. મેઘો પર સવારી કરનાર વર્ષા ઋતુ અહીંની વ્યવસ્થા કરે છે. તેના નેત્રો પિંગલ વર્ણના છે અને તેણે મેઘરૂપી કવચ ધારણ કરેલું હોય છે. વીજળીના કડાકા એ જ તેનો શબ્દ છે. ઇન્દ્રધનુષ તેનું ધનુષ છે. પોતાના ગણો સાથે હજારો જળધારાઓ વરસાવી એ તેનો સ્વભાવ છે. નભાશ્રી નભ્યશ્રી સ્વરસ્યા રસ્યમાલિની અંબાદુલા નિરત્ની અભ્રમંતી મેઘયંતિકા વર્ષયંતી ચિબુરિકા વારીધારા અને સમસ્તા નામથી પ્રસિદ્ધ અને મદવિહોળ આ 12 શક્તિઓ વર્ષા ઋતુની પત્નીઓ છે. 9 પલ્લવ તથા લતાઓથી યુક્ત વૃક્ષો અને લીલા ઘાસથી ત્યાંની જમીન હંમેશા આચ્છાદિત રહે છે. નદીઓ અને ઝરણા અતિ વેગથી વહે છે. દેવતાઓ સિદ્ધો તથા દેવીના યજ્ઞ કાર્યમાં ગુંથાયેલા અને દેવી માટે કુવા વાવ તથા તળાવો બનાવીને અર્પણ કરનારા પુણ્યાત્મા પુરુષો ત્યાં નિવાસ કરે છે. પિત્તળના કિલ્લાની આગળ 7 યોજન ઊંચો પંચલોહનો કિલ્લો છે. તેની મધ્યમાં મંદાર વૃક્ષોનું ઉપવન છે. જાત જાતના પુષ્પો અને વેલોથી વીંટળાયેલી આ સુંદર વાટિકા વિધવિધ પલ્લવોથી શોભી રહી છે. પવિત્રાત્મા શરદ ઋતુ તેનો અધિષ્ઠાતા છે. તેની 2 પ્રસિદ્ધ દેવીઓ ઈશુલક્ષ્મી અને ઉર્જલક્ષ્મી છે. પોતાની સ્ત્રીઓ અને સેવકો સાથે અનેક સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે. આ પંચલોહના 6ઠા કિલ્લાની આગળ 7મો ચાંદીનો કિલ્લો છે. તેની ઊંચાઈ પણ 7 યોજન છે. તેના વિશાળ શિખરો કિલ્લાની શોભામાં વૃદ્ધિ કરે છે. તેના મધ્ય ભાગમાં પારિજાત વૃક્ષોની વાડી છે. તે પુષ્પગુચ્છોથી યુક્ત છે. 4 દિશાઓમાં 10 યોજન સુધી સુગંધ ફેલાવનારા પુષ્પો દેવી યજ્ઞમાં વ્યસ્ત અને દેવગણોને પ્રસન્ન કરનારા છે. અતિ ઉજ્જવળ હેમંત ઋતુ આ કિલ્લાનો સ્વામી છે. તેને હાથમાં આયુધ ધારણ કરેલા છે. તે અનેક ગણોની સાથે રહે છે. આસક્ત લોકોને મોહિત કરવા એ તેનો સ્વાભાવિક ગુણ છે. આ હેમંત ઋતુની સહસ્રી અને સહસ્યશ્રી નામની 2 પ્રસિદ્ધ શક્તિઓ છે. ભગવતીની કૃચ આદિ ઉપાસના કરનારા સિદ્ધ પુરુષો ત્યાં વસે છે. આ ચાંદીના કિલ્લા પછી તપેલા સોનાથી બનાવેલો 8મો 7 યોજન કિલ્લો ઊંચો કિલ્લો છે. તે બંને કિલ્લાઓની વચ્ચે પુષ્પ પલ્લવથી શોભતી કદમના વૃક્ષોની વાડી છે. શિશિર ઋતુના આદરણીય દેવ ત્યાંના કાર્યની વ્યવસ્થા કરે છે. તપશ્રી અને તપસ્યશ્રી આ બંને પત્નીઓ સાથે રહીને શિશિર ઋતુની આકૃતિ ધારણ કરનાર દેવતાઓ પ્રસન્નતાપૂર્વક ત્યાં રહે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ગાયો અને ભૂમિનું દાન કરનારા મહાન સિદ્ધ પુરુષોનું તે નિવાસ સ્થાન છે. સુવર્ણ કિલ્લાની આગળ કંકુ જેવા લાલ રંગનો પુષ્પરાગ મણિયોથી બનેલો અને 7 યોજન ઊંચો એક કિલ્લો છે. ત્યાંની ભૂમિ ઉપવન અને વાડી પણ પોખરા જેવા જ લાગે છે. ત્યાંના વૃક્ષો અને રજકણો પણ રત્નો જેવા જ છે. જે રત્નોથી ત્યાંનો કિલ્લો બનેલો છે તે જ રત્નો દ્વારા ત્યાંના વૃક્ષો જમીન પક્ષી જળ મંડપ તેના થાંભલા સરોવર અને કમળો પણ બનેલા છે. એટલું જ નહીં, તે કિલ્લાની અંદર જે જે વસ્તુઓ છે તે બધી જ પુષ્પરાગ મણીથી બનેલી છે. રાજન, રત્ન નિર્મિત કિલ્લાનો આ સંક્ષિપ્ત પરિચય છે. પ્રભુ, ક્રમશઃ એક કિલ્લાથી બીજા કિલ્લાનું તેજ લાખ ગણું અધિક છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેનારા ઇન્દ્રાદિ દિક્પાલ પોતાનો એક સમાજ બનાવીને હાથોમાં આયુધો સાથે ત્યાં રહે છે. આ મણિદ્વીપની પૂર્વ દિશામાં ઊંચા શિખરવાળી અમરાવતીપુરી છે. જાત જાતના ઉપકરણો અમરાવતીપુરીની શોભા વધારી રહ્યા છે. એ પુરી દેવરાજ ઇન્દ્રની છે. સ્વર્ગમાં જેટલી શોભા છે તેનાથી વિશેષ શોભા અમરાવતીપુરીમાં છે. અનેક ઇન્દ્રોના હજારો ગુણોથી પણ અધિક ગુણ ત્યાં અનુભવાય છે. ત્યાંના સતક્રતુ પ્રતાપી ઇન્દ્ર ઐરાવત પર બેસીને હાથમાં વજ્ર સાથે દેવોની સેના સાથે શોભી રહ્યા છે. સચિવ પણ દેવાંગનાઓ સાથે ત્યાં બિરાજેલા છે. રાજ, મણિદ્વીપના અગ્નિ ખૂણામાં અગ્નિ સમાન પ્રજ્વલિત વહનીપુરી છે. સ્વાહા અને સ્વધા બંને શક્તિઓ સાથે અગ્નિદેવ ત્યાં બિરાજે છે. પોતાના વાહનો અને આભૂષણોથી શોભતા અને પોતાના ગણો સાથે નિવાસ કરતા અગ્નિદેવ ત્યાંના અધિષ્ઠાતા છે. મણિદ્વીપની દક્ષિણ દિશામાં યમરાજપુરી છે. રાજન, ચિત્રગુપ્ત વગેરે મંત્રીઓની સાથે પોતાના અનુચરોથી ઘેરાયેલા અને હાથમાં વિશાળ દંડ ધારણ કરનારા સૂર્યપુત્ર યમરાજ પોતાની પત્ની સાથે ત્યાં બિરાજે છે. નૈઋત્ય ખૂણો રાક્ષસનું નિવાસ સ્થાન કહેવાય છે. ત્યાં આવેલ પુરી મણિદ્વીપના નૈઋત્ય ખૂણામાં છે. હાથમાં તલવાર લઈને નૈઋત્ય પોતાની શક્તિ સાથે રાક્ષસોની વચ્ચે ત્યાં બિરાજે છે. પશ્ચિમ દિશામાં પાસ ધારણ કરનાર પ્રતાપી વરુણદેવ બિરાજે છે. મહાન મત્સ્ય તેમનું વાહન છે. મધુરતામય મધુપાન કરવાથી બહાવરા થઈને પોતાની શક્તિ અને ગણો સાથે તે ત્યાં બિરાજે છે. તે લોકમાં પોતાની પત્ની વરુણાની સાથે વરુણદેવ ત્યાં રહે છે. મણિદ્વીપના વાયવ્ય દિશામાં વાયુલોક છે. ત્યાં વાયુદેવ રહે છે. પ્રાણાયામ કરવામાં કુશળ એવા સિદ્ધ યોગીઓ સાથે હાથમાં ધજાવાળા વિશાળ નેત્રોવાળા અને મૃગની સવારી કરવાવાળા વાયુદેવ તેમની શક્તિ તથા મરુદ ગણોથી ઘેરાયેલા રહે છે. રાજન, મણિદ્વીપની ઉત્તર દિશામાં યક્ષોનો મહાન લોક છે. ત્યાં યક્ષોના સ્વામી કુબેર પોતાની રુદ્ધિ વૃદ્ધિ વગેરે શક્તિઓ સાથે તથા નવ નિધિઓ સાથે રહે છે. મણિભદ્ર પૂર્ણભદ્ર મણિમાન મણિકંધર મણિભૂષણ મણિમાલી અને મણિધનુર્ધર વગેરે નામવાળા પ્રસિદ્ધ યક્ષ સેનાઓ સાથે મહાભાગ કુબેરજી ત્યાં રહે છે. મણિદ્વીપના ઈશાન ખૂણામાં મહાન રુદ્રલોક છે. અમૂલ્ય રત્નોથી વ્યાપ્ત આ લોકમાં રુદ્ર દેવતા વસે છે. તેમનો ક્રોધમય વિગ્રહ પ્રજ્વલિત નેત્રો વાળો છે. તેમણે પીઠ પાછળ મોટું ભાથું તર્કસ બાંધ્યું છે તથા પત્યંચા ચડાવેલું ધનુષ્ય તેમના ડાબા હાથમાં શોભી રહ્યું છે. તેમના જેવા જ અસંખ્ય રુદ્ર હાથમાં ત્રિશુળ લઈને તેમને સહયોગ કરી રહ્યા છે. તે બધા જ સહયોગી રુદ્રોના મુખ અત્યંત વિકરાળ અને વિકૃત છે. તેઓ મુખેથી અગ્નિ ઓકી રહ્યા હોય છે. તેમાંથી કેટલાકના 10, કેટલાકના 100 અને કેટલાકના 1000 હાથ છે. કેટલાક ઉગ્ર દેખાતા રુદ્ર 10 પગ 10 ગરદન અને 3 આંખો વાળા છે. રુદ્રમાં જેમનું વર્ણન આવે છે તે બધા આકાશ લોકમાં અને ભૂલોકમાં ફરવા વાળા રુદ્ર ગણોની વચ્ચે સાક્ષાત ભગવાન શંકર બિરાજે છે. કરોડો રુદ્રાણીઓ અને ભદ્રકાળી વગેરે માતૃકાઓ તેમની વિવિધ શક્તિઓ સાથે અને ડામરી વગેરે ગણોની સાથે રહે છે. રાજન, વીર ભદ્ર વગેરેની વચ્ચે તે અદ્ભુત રીતે શોભી રહ્યા છે. તેમના કંઠમાં રૂંડમાળા હાથમાં સર્પોના કંકણ ખભા પર સર્પોનું જનોઈ શરીર પર વાઘાંબર અને હાથીના ચામડાનું ઉપવસ્ત્ર ઓઢેલું છે. તેમણે પૂરા શરીર પર ચિતાની ભસ્મ ચોળી છે. પ્રમથ વગેરે ગણો તેમની સાથે છે. તેમના ડમરુના ભયંકર નાદથી દિશાઓ બહેરી થઈ જાય છે. તેમનું અટહાસ્ય અને ખભા ઠોકવાના અવાજોથી ભયનું વાતાવરણ સર્જાય છે. ભૂતો જેમાં નિવાસ કરે છે તેવા ભૂતનાથ મહારુદ્ર ભૂતોના ટોળાઓથી ઘેરાયેલા રહે છે. ઈશાન દિશાના સ્વામી હોવાથી તે ઈશાન કહેવાય છે. અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.